શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 14મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મયારામ વિપ્ર, પૂર્વે ભગવાન ઋષભદેવજીના પુત્ર ભરત નામે રાજા થયા. તે જંબુદ્વીપના નવે ખંડના અધિપતિ હતા. હે વિપ્ર, પૂર્વે આ ખંડ અજનાભ ખંડ નામે પ્રસિદ્ધ હતો, પરંતુ જ્યારથી ભરત રાજાએ રાજ્ય કર્યું ત્યારથી આ ખંડનું નામ તેમના નામ ઉપરથી ભરતખંડ રાખવામાં આવ્યું એમ ઇતિહાસકારો કહે છે. તે ભરત મહારાજા રાજ્ય વ્યવહારની સાથે સાથે ધર્મમાર્ગનું પ્રવર્તન કરતા અને અનેક પ્રકારના યજ્ઞો દ્વારા ભગવાન શ્રી વાસુદેવનું યજન પણ કરતા હતા. તે ભરત મહારાજાની ભગવાનને વિશે ભક્તિ પ્રતિદિન વધવા લાગી. તેથી પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવ સિવાય રાજ્ય, સ્ત્રી, ધન આદિ સર્વે પદાર્થોમાંથી વૈરાગ્ય થયો. ત્યાર પછી ભરત મહારાજાએ પોતાના રાજ્યનો યથાયોગ્ય વિભાગ કરી પોતાના સુમતિ આદિ પાંચે પુત્રોને સોંપી દેવતાઓ પણ જે વૈભવ મેળવવા પ્રાર્થના કરતા હોય તેવા રાજ્યલક્ષ્મી આદિથી સમૃદ્ધ વૈભવનો પોતે મળની પેઠે ત્યાગ કર્યો. હે વિપ્રવર્ય, બુદ્ધિમાન ભરત મહારાજા ભક્તિપૂર્વક એક ભગવાન શ્રી વાસુદેવની જ આરાધના કરવાની ઈચ્છાથી સ્ત્રી, પુત્ર, ધન અને રાજ્યનો ત્યાગ કરી પુલહાશ્રમમાં પધાર્યા. શાંત, મુમુક્ષુ અને પંચવિષયોમાં વિરક્ત એવા ભરતજી માત્ર એકલા જ રહી ગંડકી નદીને કિનારે ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. ફળ, મૂળ, કંદ, જળ અને તુલસીપત્ર વગેરે ઉપહારોથી શ્રીહરિનું પૂજન કરતા ભરતજી ભગવાનમાં અતિશય પ્રેમ ઘેલા થવાથી પૂજાના ક્રમને પણ ભૂલી જતા હતા. ભગવાનની ઉપાસનાના બળે જેની બુદ્ધિ અતિશય નિર્મળ થઈ છે એવા ભરતજી સૂર્યમંડળના મધ્યભાગમાં વિરાજતા તથા પ્રકૃતિ પુરુષથી પણ પર એવા હિરણ્યમય પુરુષ શ્રી સૂર્યનારાયણની વેદની રૂચાઓ વડે ઉપાસના કરતા હતા. એક સમયે ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરી હૃદયમાં ઓમકારનો જપ કરતા હતા. તે સમયે તરસી હરણી પાણી પીવાની ઈચ્છાથી તે ગંડકી નદીના કિનારે આવી. સગર્ભા એવી તે હરણી જ્યાં પાણી પી રહી હતી ત્યાં કોઈ કેસરી સિંહે સમસ્ત લોકોને ભય ઉપજાવે તેવી ભયંકર ગર્જના કરી. ત્યારે કેસરી સિંહની ભયંકર ગર્જના સાંભળી સામે કિનારે ટપી જવા માટે કૂદકો મારતી હરણીનો ગર્ભ ગંડકીના પ્રવાહમાં અકસ્માત સ્રવી ગયો અને તે હરણી મૃત્યુ પામી. નદીના તરંગોમાં તણાઈ રહેલા કોમળ અંગવાળા મૃગબાળને રાજર્ષિ ભરતજીએ જોયું. તેને દયા આવવાથી તેને પ્રવાહમાંથી ઉઠાવી આશ્રમમાં લાવ્યા. હે વિપ્રવર્ય, આશ્રમમાં આવ્યા પછી ભરતજીએ વિચાર કર્યો કે અનાથ આ મૃગ બાળકનું મારા વિના કોણ રક્ષણ કરશે? કોઈ નહીં. આ પ્રમાણે માત્ર દયાથી પરવશ થયેલા ભરતજીને પ્રતિદિન હરિના બદલે હરણમાં હેત વધવા લાગ્યું. મૃગ બાળકનું લાલન પાલન કરતા ભરતજીના સ્નાન સંધ્યાદિ નિયમો તથા અહિંસા આદિ યમો ધીરે ધીરે સંપૂર્ણ ભૂલાઈ ગયા. સહજ ચંચળ સ્વભાવયુક્ત તથા કોમળ અંગવાળા મૃગ બાળકનું અતિ હર્ષથી લાલન પાલન કરતા ભરતજીનું ચિત્ત તેમાં જ આસક્ત થતા ભગવાનની પૂજા પણ ભૂલાઈ ગઈ. હે વિપ્રવર્ય, ભરતજીને મૃગ બાળક ઉપર અતિશય સ્નેહ થયો હોવાથી બેસતા, ઉઠતા, સૂતા, જાગતા, હાલતા, ચાલતા તથા ભોજન આદિ સર્વક્રિયામાં એક ક્ષણવાર પણ મૃગ બાળકને અળગું કરવા તે સમર્થ થતા નહીં. તે મૃગ બાળક ક્યારેક સ્વેચ્છાએ એક ક્ષણવાર પણ બીજે સ્થળે જાય તો રાજર્ષિ ભરત જાણે હાથમાં આવેલું ધન નાશ પામ્યું હોય તેમ અતિશય વ્યાકુળ થતા હતા. કૂણું કૂણું ઘાસ ચરવા દૂર દૂર સુધી જંગલમાં ગયેલા મૃગ બાળકને આશ્રમમાં પાછા ફરતા જો ક્યારેક વિલંબ થતો તો ભરતજી તેના વિરહમાં વિલાપ કરતા. જેમ અત્યંત કામવાસનાવાળી સ્ત્રી કામી પુરુષનો વિરહ સહન ન કરી શકે, તેમ રાજર્ષિ ભરત પણ અતિશય સ્નેહને કારણે મૃગ બાળકનો વિયોગ સહન કરી શકતા ન હતા. સમય જતાં મૃગ બાળકને આકારે થઈ ગયેલા મનવાળા ભરતજીના શરીરનો પ્રારબ્ધ કર્મ સમાપ્ત થયું અને અંતકાળે પોતાના પુત્રની જેમ સમીપમાં રહેલા મૃગ બાળકનું જ ચિંતવન કરતા કરતા શરીરનો ત્યાગ કરી મૃગ શરીરને પામ્યા. આ પ્રમાણે રાજ્ય, સ્ત્રી, પુત્ર અને વૈભવનો ત્યાગ કરનારા મહારાજા ભરતજી પણ એક મૃગ બાળકમાં સ્નેહ કરવાથી સ્વયં પશુ યોનિને પામ્યા. હે વિપ્રવર્ય, આ જ રીતે બીજા અનેક મુનિઓ અને રાજાઓ પણ સ્નેહદોષથી પરાભવ પામી અત્યંત દુર્દશાને પામ્યા છે. માટે હે વિપ્રવર્ય, જે હરિભક્ત દયા વડે કરીને પણ ભગવાન શ્રીહરિ સિવાય બીજા પદાર્થોમાં મનથી સ્નેહ કરે છે, તે ગમે તેવો દ્રઢ ભગવાનનો ભક્ત હોય, છતાં આ ભરતજીની જેમ બુદ્ધિહીન થઈ નક્કી જન્મમરણરૂપ સંસ્કૃતિમાં ભટકે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સ્નેહદોષને કારણે મહારાજા ભરતજીનો પરાભવ થયો એ નામે 14મો અધ્યાય પૂર્ણ થયો.